શત્રુ બંધુ બાંધવ સહિત જીવતો જીવંત મરદા જેવા થઈ જાય છે અને સિદ્ધ પુરુષ સ્વયં આપત્તિમાં પડીને પણ અરિષ્ટરહિત એટલે કે સંકટ મુક્ત થઈ જાય છે. અમરત્વ જેવું પ્રાપ્ત કરી લે છે એને ખાધેલી અપથ્ય વસ્તુ પણ સદા એને માટે રસાયણનું કામ આપે છે. નિરંતર રતિનું સેવન કરવા છતાં તે નવો જ બની રહે છે. ભવિષ્ય વગેરેની બધી વાતો હાથ પર રાખેલ આમળા જેવી પ્રત્યક્ષ દેખાય છે. અણીમા વગેરે સિદ્ધિઓ પણ ઈચ્છા કરતા જ ફળ આપવા માંડે છે. આ વિષયમાં વધારે કહેવાથી શું લાભ? આ કર્મનું સંપાદન કરી લેવાથી સંપૂર્ણ કામાર્થ સિદ્ધિઓમાં કોઈ પણ વસ્તુ એવી નથી જે અલભ્ય હોય. પારલૌકિક ફળ દેનારા કર્મ શિવલિંગ મહાવ્રતની વિધિ અને મહિમાનું વર્ણન. ઉપમન્યુ કહે છે, હે યદુનંદન, હવે હું કેવળ પરલોકમાં ફળ આપનારા કર્મની વિધિ બતાવીશ. ત્રણેય લોકમાં આ સમાન બીજું કોઈ કર્મ નથી. આ વિધિ અતિશય પુણ્યયુક્ત છે અને સંપૂર્ણ દેવતાઓએ આનું અનુષ્ઠાન કર્યું છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર વગેરે, લોકપાલ, સૂર્યાદિ, નવગ્રહ, વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે, બ્રહ્મવેત્તા, મહર્ષિ, શ્વેત, અગત્સ્ય, દધીચી તથા અમારા જેવા શિવભક્ત, નંદીશ્વર, મહાકાલ અને ભૃંગીશ વગેરે, ગણેશ્વર, પાતાળવાસી, દૈત્ય, શેષ આદિ મહાનાગ, સિદ્ધ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, ભૂત અને પિશાચ, આ સૌએ પોતપોતાનું પદ પ્રાપ્ત કરવા માટે આ વિધિનું અનુષ્ઠાન કર્યું છે. આ વિધિ જ બધા દેવતા દેવત્વને પ્રાપ્ત થાય છે. આ જ વિધિથી બ્રહ્મા ને બ્રહ્મત્વ, વિષ્ણુ ને વિષ્ણુત્વ, રુદ્ર ને રુદ્રત્વ, ઇન્દ્ર ને ઇન્દ્રત્વ અને ગણેશ ને ગણેશત્વની પ્રાપ્તિ થઈ છે. શ્વેત ચંદન યુક્ત જલથી લિંગ સ્વરૂપે શિવ અને શિવાને સ્નાન કરાવીને પ્રફુલ્લ શ્વેત કમળો દ્વારા એમનું પૂજન કરે, પછી એમના ચરણોમાં પ્રણામ કરીને ત્યાં જ લિપિ થાપીને ભૂમિ ઉપર સુંદર શુભ લક્ષણ પદ્માસન બનાવીને રાખે. ધન હોય તો પોતાની શક્તિ અનુસાર સોનું યા રત્ન વગેરેનું પદ્માસન બનાવવું જોઈએ. કમળના કેસરોની મધ્ય ભાગમાં અંગૂઠા બરાબર નાના શા સુંદર શિવલિંગની સ્થાપના કરે ને સર્વગંધમય અને સુંદર હોવું જોઈએ. એને દક્ષિણ ભાગમાં સ્થાપિત કરીને બિલ્વ પત્ર દ્વારા એની પૂજા કરે. પછી એના દક્ષિણ ભાગમાં અગર, પશ્ચિમ ભાગમાં મૈનશીલ, ઉત્તર ભાગમાં ચંદન અને પૂર્વ ભાગમાં હરિતાલ ચડાવે. પછી સુંદર સુગંધિત વિચિત્ર પુષ્પો દ્વારા પૂજા કરે. બધી બાજુ કાળું, અઘરું અને ગુગળનો ધૂપ આપે. અત્યંત ઝીણા અને નિર્મળ વસ્ત્ર નિવેદિત કરે. ઘી મિશ્રિત ખીરનો ભોગ લગાડે. ઘીનો દીપક પ્રગટાવી રાખે. મંત્રોચ્ચાર પૂર્વક સર્વકાંઈ ચડાવીને પરિક્રમા કરે. ભક્તિભાવથી દેવેશ્વર શિવને પ્રણામ કરીને એમની સ્તુતિ કરે અને અંતે ત્રુટિઓ માટે ક્ષમા પ્રાર્થના કરે. તેના પછી શિવ પંચાક્ષર મંત્રથી સંપૂર્ણ ઉપહારો સહિત તે શિવલિંગ શિવને સમર્પિત કરે અને સ્વયં દક્ષિણામૂર્તિનો આશ્રય લે, જે આ પ્રકારે પંચગંધમય શિવલિંગની નિત્ય અર્ચના કરે છે. તે બધા પાપથી મુક્ત થઈને શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ શિવલિંગ મહાવ્રત સર્વવ્રતોમાં ઉત્તમ અને ગોપનીય છે. તમે ભગવાન શંકરના ભક્ત છો એટલા માટે તમારી પાસેનું વર્ણન કર્યું છે. ગમે તેને આનો ઉપદેશ ન આપવો જોઈએ, કેવળ શિવ ભક્તોને જ આનો ઉપદેશ આપવો જોઈએ. પ્રાચીન કાળમાં પણ ભગવાન શિવે જ આ વ્રતનો ઉપદેશ આપ્યો હતો. તેના પછી લિંગની કારણરૂપતા તથા લિંગની પ્રતિષ્ઠા અને પૂજાની વ્યાખ્યા કરીને ઉપમન્યુએ કહ્યું, હે યદુનંદન, જો કોઈ સ્થાપિત શિવલિંગ ન મળે તો શિવના સ્થાનભૂત જળ, અગ્નિ, સૂર્ય તથા આકાશમાં શિવનું પૂજન કરવું જોઈએ. યોગના અનેક ભેદ, એના 8 અને 6 અંગોનું વિવેચન, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, દશવિધ પ્રાણોને જીતવાનો મહિમા, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું નિરૂપણ. શ્રી કૃષ્ણે કહ્યું, હે ભગવાન, આપે જ્ઞાન, ક્રિયા અને ચર્ચાનો સંક્ષિપ્ત સાર ઉદ્ધૃત કરીને મને સંભળાવ્યો છે. આ બધું શ્રુતિ સમાન આદરણીય છે અને મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું છે. હવે હું અધિકાર, અંગ, વિવિધ અને પ્રયોજન સહિત પરમ દુર્લભ યોગનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. જો યોગ વગેરેનો અભ્યાસ કરવા પહેલા જ મૃત્યુ થઈ જાય તો મનુષ્ય આત્મઘાતી થાય છે. એટલા માટે આપ યોગનું કોઈ એવું સાધન બતાવો જે શીઘ્ર સિદ્ધ કરી શકાય, જેથી મનુષ્યને આત્મઘાતી ન બનવું પડે. યોગનું એ અનુષ્ઠાન, એનું કારણ, એને માટેનો ઉપયુક્ત સમય, સાધન અને ભેદોનું તારતમ્ય શું છે? ઉપમન્યુ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, તમે બધા પ્રશ્નોના તારતમ્યના જ્ઞાતા છો. તમારો આ પ્રશ્ન બહુ જ ઉચિત છે, તેથી હું આ વાતો ઉપર પ્રકાશ પાડીશ. તમે એકાગ્ર ચિત્ત થઈને સાંભળો. જેની બીજી વૃત્તિઓનો નિરોધ થઈ ગયો છે, એવા ચિત્તની ભગવાન શિવમાં જે નિશ્ચળ વૃત્તિ છે, એને જ સંક્ષેપમાં યોગ કહે છે. આ યોગ 5 પ્રકારનો છે. મંત્ર યોગ, સ્પર્શ યોગ, ભાવ યોગ, અભાવ યોગ અને મહાયોગ. મંત્ર જપના અભ્યાસવશ મંત્રના વાચ્યાર્થમાં સ્થિત થઈને વિક્ષેપ રહિત જે મનની વૃત્તિ છે, એનું નામ મંત્ર યોગ છે. મનની એ જ વૃત્તિ જ્યારે પ્રાણાયામને પ્રધાનતા આપે છે, ત્યારે એનું નામ સ્પર્શ યોગ થઈ જાય છે. એ જ સ્પર્શ યોગ જ્યારે મંત્રના સ્પર્શથી રહિત હોય તો ભાવ યોગ કહેવાય છે, જેનાથી સંપૂર્ણ વિશ્વના રૂપ માત્રના અવયવ વિલીન થઈ જાય છે, એને અભાવ યોગ કહેવાયો છે. કેમ કે એ સમયે સદ્વસ્તનું પણ ભાન નથી હોતું, જેનાથી એકમાત્ર ઉપાધિ શૂન્ય શિવ સ્વભાવનું ચિંતન કરવામાં આવે અને મનની વૃત્તિ શિવમય થઈ જાય, એને મહાયોગ કહે છે. જોયેલા અને સાંભળેલા લૌકિક અને પારલૌકિક વિષયો તરફથી જેનું મન વિરક્ત થઈ ગયું છે, એનો જ યોગમાં અધિકાર છે, બીજા કોઈનો નહીં. લૌકિક અને પારલૌકિક બંને વિષયોના દોષો અને ઈશ્વરના ગુણોનું સદાય દર્શન કરવાથી મન વિરક્ત થાય છે. પ્રાયઃ બધા યોગ્ય 8 અથવા 6 અંગોથી યુક્ત હોય છે. યમ, નિયમ, સ્વસ્તિક આદિ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ વિદ્વાનોએ યોગના 8 અંગો ગણાવ્યા બતાવ્યા છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ થોડામાં યોગના 6 લક્ષણ છે. શિવ શાસ્ત્રમાં એના પૃથક પૃથક લક્ષણ બતાવ્યા છે. અન્ય શિવાગમોમાં, વિશેષતઃ કામિક આદિમાં, યોગ શાસ્ત્રોમાં અને કોઈ કોઈ પુરાણોમાં પણ એ લક્ષણોનું વર્ણન છે. અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એને સત્પુરુષોએ યમ કયા છે. એ જ પ્રકારે યમ 5 અવયવોના યોગથી યુક્ત છે. શૌચ, સંતોષ, તપ, જપ અને પ્રાણીધાન એ 5 ભેદોથી યુક્ત બીજા યોગાંગોને નિયમ કહેવાય છે. તાત્પર્ય એ છે કે નિયમ પોતાના અંશોના ભેદથી 5 પ્રકારના છે. આસનના 8 ભેદ કયા છે? સ્વસ્તિકાસન, પદ્માસન, અર્ધચંદ્રાસન, વિરાસન, યોગાસન, પ્રસાદિતાસન, પર્યકાસન અને પોતાની રુચિનું આસન. પોતાના શરીરમાં પ્રકટ થયેલો જે વાયુ છે એને પ્રાણ કહે છે, એને રોકવો એ જ એનો આયામ છે. એ પ્રાણાયામના 3 ભેદો છે, રેચક, પૂરક અને કુંભક. નાકના એક છિદ્રને દબાવીને યા બંધ કરીને બીજાથી ઉદર સ્થિત વાયુને બહાર કાઢો એ ક્રિયાને રેચક કહે છે. પછી બીજા નાસિકા છિદ્રથી બાહ્ય વાયુને શરીરને ધમણની જેમ ભરી લે, એમાં વાયુને પૂરવાની ક્રિયા હોવાને કારણે એને પૂરક કહે છે. જ્યારે સાધક અંદરના વાયુને ન છોડે તો ન તો બહારના વાયુને ગ્રહણ કરે, કેવળ ભરેલા ગળાની જેમ અવિચળ ભાવથી સ્થિત રહે છે, ત્યારે પ્રાણાયામને કુંભક કહેવાય છે. યોગના સાધક માટે જરૂરી છે કે રેચક વગેરે 3 પ્રાણાયામોને ન તો બહુ જલ્દી જલ્દી કરે અને ના તો ઘણીવાર પછી કરે. સાધનાને માટે તૈયાર થઈ ક્રમયોગથી એનો અભ્યાસ કરે.